પછી નરવીરે કર્યો વિચાર, એહ પાપને ટાળવા મારે નિશ્ચય લેવો અવતાર. ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ, સુખી કરીશ સૌ સંતને, તમે પર હરો પરિતાપ. એમ કહી નરવીર ઋષિ બેઠા એહ આશ્રમ, દેહ સમે નિજ સ્થાનથી આવ્યા મૂર્તિને ધર્મ. તેને દેખી ઉભા થયા સર્વે ઋષિ નારાયણ નારા, દંડવત પ્રણામ કરી કરે સ્તુતિ જોડી સૌકાર. જોઈ ધર્મને મૂરતિ દોયા, તેણે આનંદિયા સહુ કોયા. શુદ્ધ સત્વમય તનુ શાંતિ, શરદ પુણ્યમ શશિ સમકાંતિ. કંઠે કંજ તુલસીની માળા, પીળી જટાનો મુકુટ વિશાળ. નવની રજ સમદોયને અતિ શાંતિવાન સુખ દેણ. પહેર્યા શ્વેતાંબર તન શોભે, જોઈ જાન તણા મન લોભે. શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સીત ઉપવિત નાથે. એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન. ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો. હરિહર બ્રહ્મા મન ભાવો, તમે સર્વે ના ભૂષણ કહાવો. સુર સર્વે ને વળી ઇન્દ્ર, મનુ કશ્યપ ને રવિચંદ્ર. કોઈ ત્યાગી ન શકે તમને, સર્વે મુની ને વાલા છો મને. શેષ શારદાને ગણપતિ, તમે સહુને વાલા છો અતિ. વાયુ વાહની ને વળી વારી, તે મર્યાદા ન લોપે તમારી. સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા. યોગી યતિ તપી તપ સાધે, તે તો સર્વે તમને આરાધે. ગૃહિવાન પ્રસ્થને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી. દ્વિજ ક્ષત્રિયને વૈશ્ય ભજે, શુદ્ર તે પણ તમને ન તજે. પશુ પંખી પન્નગ નર નારી, સર્વે રહ્યા છે તમને દારી. તમને તેવા दे वेद चार षट शास्त्र पुराण आधार कोई न करे तमारो उताप महामोटो तमारो प्रताप तमने ताजी करे जे जे काज तेनो भ्रष्ट थवानो समाज तमने ताजी बजे जे देव ते तो ते नीचे निष्फल सेवा तमने ताजी भजे भगवान तोया ते टलू जानवू ज्ञाना देवी मोटी छे तमारी लाज सर्व लोक मतमारू राज प्रभु प्रसन्न करवाने सारू सहु करे सेवान तमारू बड़ी आलोक पर लोक माया सुख थवा सेवे छे सदाया जे जे सुखी थया था से कोया ते तो धर्म विना निश्चे नोया माटे शू कहिए मुखे महिमा तम तुल्य नहीं त्रिलोकमा हेम करी ते प्रशंसा बहु पछी आसने बैठा छे सहु सर्वे नारायण सामु जोई सहुए चेतनी वृत्ति परोई धर्म मूरति ने नर मुनि प्रभु सामी छे दृष्टि सहुनी पछी नारायण पद्मने अमृत सरी खावे भले आव्या तमे मारा तात भले आव्या मूर्ति माता थयू आज पवित्र आश्रम तमे पधार्या मूर्ति धर्म આવ્યા છે મળી તેની વાર તાલીઓ સાંભળી સ્વર્ગ મૃત્યુ લોકને પાતાળ તેમાં વિચરે છે એ દયાળ હમણાં ભારત ખંડમાંથી આવ્યા सर्वे प्रजानी खबर लाव्या कहे छे अति वद्यो अधर्म भ्रष्ट थया छे वर्ण आश्रम राजा प्रजा तजी सत्य रीति आप स्वार्थे करे छे अनीति त्यागी गृहित जी निज धर्म विषय सारू करे छे विकर्म नर नारी अपार छे कामी करे गोत्र मा गमन हरामी नथी धर्म मामती कोई नी एवी खबर दाव्या मुनी प्रभुवा વાત કરે છે એવી રીતે સહુ સાંભળે છે એક ચીતે શ્રવણ નયન નથી બીજે ક્યાંય સહુ રહ્યા છે પ્રભુમાં પ્રોવાઈ એવે સામે કૈલાસે થી ક્રોધી આવ્યા દુર્વાસા દુર્બુદ્ધિ જેની નથી કોઈને ખબર ઉભા થઈ રહ્યા ઘડી ભર પછી દુર્વાસા દુખાણા ઘણું ન થયું સન્માન પોતા તણું વળતી હૈયામાં વાત વિચારી આ તો સર્વે દિશે છે અહંકારી જોને કેવી આવી છે કુમાતી એમ કહીને કોપ્યા છે આતી રુદ્રાંશ દેવ જેનો ક્રોધ ચડે ના મારે બીજાનો બોધ તને તામસી મને રિસાળ રહે રોષ જેને સદા કાળ ક્ષમા નહી રે ક્ષોભ અપાર નહી શાંતિ ને સહન લગાર એવા દુર્વાસા મહા ઘોર બોલ્યા કોપના વચન કઠોરા કહે સાંભળજો સર્વે જન જે હ બોલ્યા દુર્વાસા વચન કરીરી સમાલોચન લાલ ચડાવ્યા વળી ભ્રકુટી ભાલ રુજે તન પર પરે હોઠ વાજો વી કરાળ તાળ કોઠ પછી સૌ પ્રત્યે બોલ્યા એમ તમને ધર્મ વાળા કહીએ કે તમે માનમાં મસ્ત છો ઘણા નથી તમને પાર કોઈ તણા મને માનો છો સૌથી સરસ બીજાને તો માનો છો નરસ જે હું અભિમાન તમને ગણું જો જો ફળ હવે તે હતાણું હું દુર્વાસા આવ્યો દૂરથી ના થયું સન્માન વિચારો ઉરથી હું જોઈ ક્ષમા પૂર લાવું એવો શાંતિ વાળો હું ન કહાવું મારું નામ સુણી શાંતિ નાશે ક્ષમા આવે નહીં મુજ પાસે એવો દુર્વાસા ઋષિ હું છું તે હવે દંડ તમને દઉં છું પુણ્ય પવિત્ર એવો આદેશ સેવે દેવાદી મોટા મુનિષા તેથી પડો હવે તત્કાળ થાવો મનુષ્ય ને ઘેર બાળ તમે મનુષ્ય હને ધારો, આજ પછી આવું નવ્ય કરો, ક્યા ધર્મ ને કરી ના જે ભર્યા અસુર વસે છે તે, તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તાણું, અપમાન આપ પછી ન બોલ્યા આપીએ શાપ, એવો મોટો બકોર સાંભળી વિન્યા નારાયણ ધર્મ વાળી, મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા દેખી દુર્વાસાને શિર નામ્યા, ઉઠી આસનથી તે હવાર કરે બાહુ પેરે નમસ્કાર, આદર સહિત વિનતી જે હ કરે શાંતિ પમાડવા, તેમ ક્રોધ બહુ કર્યો રોષ રાતી પણ ન ઉતાર્યો, ત્યારે ધર્મ બોલ્યા નામી શીશ મોટા મહામુનિ મકરો રીશ, ઋષિ જેનો હોય અપરાધ દેવો દંડ તેનો નહીં બાધા, પણ વણ અપરાધે શાપ ન દેવો મુનિ વિચારો આપ, અમે સુણતા હતા સૌ વાત કહેતા હતા નારાયણ સાક્ષાત, સર્વે રહ્યા હતા સામુ જોઈ ચિત્ત વૃત્તિ પ્રભુજી માં પ્રોઈ, તેવા સમામાં આવ્યા તમે તેણે ન થયું સન્માન અમે, માટે ક્ષમા અપરાધ કરો મોટા મન મારો શમદરો, હોય ઋષિ બ્રાહ્મણ નું અંતર નવનીત સમાનિરંતર, માટે દયાળુ દયા કરી અમને શાપ કાળી સુખ દીજે, એમ ધર્મ બોલ્યા શુભ માતી કરી એવી પ્રાર્થના આતી, ત્યારે બોલ્યા દુર્વાસાવાણ મારો ક્રોધ ક્ષણી કમજાણ, આપી શાપ ને પાછો નિવારું એવું જાણો માં અંતર મારું, પણ તમે તો છો ભક્તિવાન વળી નમ્રતા વાળા નિદાન, એવા દેખી દયા આવે અમને માટે કહું સુણો ધર્મ તમને, પૂર્વ દેશે લેશો અવતાર દ્વિજ પૂર્ણ માહી નિરધાર, ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આજે બદ્રીપતિ. ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખ શાંતિ વળશે. પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને. કહ્યું ઋષિ ઉદ્ધવને તેવાર, તમે લેશો દ્વિજમાં અવતાર. જ્યાં જ્યાં હશો ત્યાં ત્યાંથી તણાઈ, આવશો પ્રભુ પાસણે દાઈ. પછી નર વીરના સખા થાશો, મારા શાપથી તરત મુકાશો. આશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તત કેવા. તેમ કહી દુર્વાસા મુનિશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ. ચાલ્યા એવું કામ કરી આપ, પણ નાપ્યો તે મુનિએ શાપ. ધાર્યો સહુએ શાપને શીશ, માટે મોટા એ ન કરી નિશ. ધાર્યો સહુએ શાપને શીશ, માટે મોટા એ ન કરી નિશ. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્ફુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણિ મધ્યે દુર્વાસા શાપ નામે સાતમું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.